વાત થયેલી ને પેલા આત્મા અને જગત માં પાવર અને એમ્પાવર થયેલું છે, એટલે આત્મા એ પાવર છે અને જગત એમ્પાવર કરવાથી જગત ને એમ્પાયર કરવું છે. મન વચન કઈ ત્રણ બેટરીઓ છે તે આત્મા ની હાજરી થી એમ્પાવર થાય છે. આત્માની આપે કહ્યું ને કે આત્માની હાજરી થી આ મન વચન કાયા ની ત્રણ બેટરીઓ છે એ એમ્પાવર થાય છે, તો એના વિશે પૂછે. પેરી સાથે સેલ સર ચાર્જ મશીન માં ચાર્જ કરવી પડે અને હાજરી થી ચાર્જ થયા ગયા ને, જેમ સૂર્ય ની હાજરી થી દરિયો ચાર્જ નહીં થતો. ચાર્જિંગ કરવું તે શક્તિ આપી તે ઓથોરાઇઝ કરવું નથી. પણ મેં કોઈ એમ્પાવર નીકળ્યો શબ્દ હાથો ચુકડો આપણે પૂછ્યું નહીં. આવું કાચે ના હોય એક્ઝેક્ટ ના નીકળ્યો એક્ઝેક્ટ પ્રોપર જગ્યાએ હા કાચે આવે છે. આટલા બધા ઝીણા પ્રશ્નો બહુ ઝીણા પ્રશ્નો હતા. તો હું તો કાલે આમ જ વાંધો નહીં લાગે એમને શરમ લાગે છે, મને કઈ શરમ લાગતી નથી. એટલે આપડે છીએ એક ના એક છીએ. શું કહ્યું? ધર્મ માં શું ફેર? ગુણ માં અને ધર્મ માં શું ફેર? સારા શિક્ષકો સારા શિક્ષકો હોય ને કે એમના સાથે પીરિયડ પૂરતું ધ્યાન આપતું હતું, આપતું નહીં. બધા ખુલ્લા તો મારે જ કોલેજ માં નાપાસ થયા કર્યું. માટે બધાનું એટેન્શન દેવું જોઈએ એવું મેં એનું તારણ કાઢેલું છે કે બધા પીરિયડ નું એટેન્શન દેવું પડે. જો કોલેજ માં બેઠા છે, કોલેજ માં આપડે પ્રાપ્તિ કરવી છે, તો બધા પીરિયડ ને અટેન્શન કરવું. અને તેમ છતાં જાય જઈને ના હરાય કોઈ કારણ કુદરતી કારણથી, તો એ ડિફરન્ટ મેટર. આપણે જોવાની જઈને ના કરવું. આ તો ટીચર તરીકે નટુ કાકાને મેં કીધું કે એઝ અ પ્રોફેસર મારો પીરિયડ 9 વાગે શરૂ થાય તો હું હવા 9 કે હારા 9. એટલે ગુણ અને ધર્મ એ બે ગુણ અને ધર્મ માં હા ફેરથી ધર્મ હંમેશા બદલાયા કરે અને ગુણ છે તે બદલાય નહી. વસ્તુનો જે સ્વાભાવિક ગુણ છે એ બદલાય નહી. આપણે કહ્યું કે તત્વ ને ગુણ ધર્મ અને પર્યાય, એ ધર્મ એ જ પર્યાય, એ જ પર્યાય. પણ તે બદલાયા કરે, પણ ગુણ બદલાય નહી. પેલા બદલાયા કરે પ્રોપર્ટી શબ્દ વાપર્યો છે. પ્રોપર્ટી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ માં પ્રોપર્ટી પ્રોપર્ટી હા એનો જે મૂળ સ્વભાવ ગુણધર્મ એ બદલે નહીં, બીજું બધું બદલાવાના કરે. પ્રોપર્ટી આત્મા મૂળ આત્મા છે, એના મૂળ ગુણ છે. આત્મા બદલાય નહીં, ગુણે બદલાય નહીં. પહેલા ધર્મ બદલાયા કરે. તકે શું બદલાયા કરે? તકે અનંત ભાગ થી વૃત્તિ થયા કરે. એ જે જ્ઞાતા થયા છે ને, તેમાં શરૂઆત ક્યાંથી થાય? અનંત ભાગ વૃદ્ધિ થી થાય. બીજો અસંખ્યાત ભાગ વૃદ્ધિ કેવી? અસંખ્યાત વધવા વધે છે. આ આનંદ ભાગવતી થી પછી વધે છે. આ અદ્ભુત ધર્મ જે પર્યાય છે ને, પછી વધે છે આ સંખ્યાત ભાગવૃત્તિ. પછી સંખ્યાત ભાગવૃત્તિ અનંત ભાગ વૃદ્ધિ વધારે કે સંખ્યાત ભાગ વૃદ્ધિ વધારે? તમે કહો, તમે કહો. અનંત ભાગ વૃદ્ધિ, પછી અસંખ્યાત ભાગ વૃદ્ધિ, પછી સંખ્યાત ભાગ વૃદ્ધિ.